श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय त्रीजो जंबू मार्ग वगैरह तीर्थ नर्मदा नदी अमरकंटक पर्वत तथा कावेरी संगम नो महिमा। वशिष्ठ जी कहे छे, राजन, पृथ्वी नी परिक्रमा नो आरंभ करनार मनुष्य प्रथम जंबू मार्ग में प्रवेश करवो जोईए। ते पितरो देवताओं तथा ऋषिओ द्वारा पूजित तीर्थ छे। जंबू मार्ग में जईने मनुष्य अश्वमेघ यज्ञ नु फल प्राप्त करे छे अने अंत में विष्णु लोक में जाय छे। जे मनुष्य दररोज छठा पहर में एक बार भोजन करीने पांच रात्रि ते तीर्थ में निवास करे छे तेनी कदी दुर्गति थती नथी तथा ते परम उत्तम सिद्धि ने प्राप्त थाय छे। जंबू मार्ग थी आगळ तुंडलिकाश्रम नी यात्रा करवी जोईए। त्यां जनार मनुष्य नी दुर्गति थती नथी तथा स्वर्गलोक में तेनु सन्मान थाय छे। राजन, जे अगस्त्याश्रम में जईने देवताओं ने पितरों की पूजा करे छे अने त्यां उपवास करीने त्रण रात रहे छे तेने अग्निष्टोम यज्ञ नो फल मळे छे तथा जे शाक अने फल थी जीवन निर्वाह करीने त्यां निवास करे छे ते परम उत्तम कार्तिकेय जी ना धाम ने प्राप्त थाय छे। राजाओं में श्रेष्ठ दिलीप लक्ष्मी द्वारा सेवित तथा समस्त लोकों द्वारा पूजित कन्याश्रम तीर्थ धर्मारण्य ना नामे प्रसिद्ध छे। पुण्यदायक अने प्रधान क्षेत्र छे। त्या पहुंचीने तेमा प्रवेश करवा मात्र थी मनुष्य सर्व पापों थी मुक्त थई जाय छे। जे नियमानुकूल आहार करीने शौच संतोष वगैरह नियमनो पालन करतो रहीने त्या देवता अने पितृओनु पूजन करे छे ते संपूर्ण कामनाओं ने पूर्ण करनारा यज्ञ नु फल प्राप्त करे छे। ते तीर्थनी परिक्रमा करीने याति पतन नामना स्थान पर जवू जोईए। त्यानी यात्रा करवाथी अश्वमेघ यज्ञ नु फल प्राप्त थाय छे। त्यार पछी नियमानुकूल आहार अने आचारनु पालन करीने उज्जैन स्थित महाकाल तीर्थनी यात्रा करवी। त्यां कोटि तीर्थमां स्नान करीने मनुष्य अश्वमेघ यज्ञ नु फल प्राप्त करे छे। ત્યાંથી શ્રદ્ધાળુએ ભદ્રવટ નામના સ્થાનમાં જવું જોઈએ, જે ભગવાન ઉમાપતિનું તીર્થ છે। ત્યાંની યાત્રા કરવાથી 1000 ગોદાનનું ફળ મળે છે તથા મહાદેવજીની કૃપાથી શિવગણનું આધિપત્ય પ્રાપ્ત થાય છે। નર્મદા નદીમાં જઈને દેવતાઓ તથા પિતૃઓનું તર્પણ કરીને મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પામે છે। યુધિષ્ઠિર બોલ્યા, દ્વિજશ્રેષ્ઠ નારદજી, હું ફરી નર્મદાનું મહાત્મય સાંભળવા ઈચ્છું છું। નારદજીએ કહ્યું, રાજન, નર્મદા બધી નદીઓમાં શ્રેષ્ઠ છે। તે સમસ્ત પાપોનો નાશ કરવાવાળી તથા સ્થાવર જંગમ બધા ભૂતોને તારનારી છે। સરસ્વતીનું જળ 3 સપ્તાહ સ્નાન કરવાથી, યમુનામાં 1 અઠવાડિયું સુધી ડૂબકી મારવાથી અને ગંગાજીનું જળ સ્પર્શ કરતા જ પવિત્ર કરે છે। પરંતુ નર્મદાનું જળ દર્શન માત્રથી પવિત્ર કરી દે છે। નર્મદા ત્રણેય લોકમાં રમણીય તથા પવિત્ર નદી છે। મહારાજ, દેવતા અસુર ગંધર્વ અને તપોદન ઋષિ આ બધા નર્મદાના તટ પર તપસ્યા કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ચૂક્યા છે। યુધિષ્ઠિર, ત્યાં સ્નાન કરીને શૌચ સંતોષ વગેરે નિયમોનું પાલન કરીને જીતેન્દ્રિય ભાવે 1 રાત્રિ તેના તટ પર નિવાસ કરે છે તે પોતાના 100 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે। જે મનુષ્ય જનેશ્વર તીર્થમાં સ્નાન કરીને વિધિપૂર્વક પિંડદાન આપે છે તેના પિતરો મહાપ્રલય સુધી તૃપ્ત રહે છે। અમરકંટક પર્વતની ચારે બાજુ કોટી રુદ્રોની પ્રતિષ્ઠા થઈ છે, જે ત્યાં સ્નાન કરીને ચંદન અને ફૂલની માળા વગેરે ચડાવીને રુદ્રની પૂજા કરે છે। તેના પર રુદ્ર કોટી સ્વરૂપ ભગવાન શિવ પ્રસન્ન થાય છે, એમાં બિલકુલ સંદેહ નથી। પર્વતના પશ્ચિમ ભાગમાં સ્વયં ભગવાન મહેશ્વર બિરાજમાન છે। ત્યાં સ્નાન કરીને પવિત્ર થઈને બ્રહ્મચર્યનું પાલન કરીને જીતેન્દ્રિય ભાવથી શાસ્ત્રીય વિધિ અનુસાર શ્રાદ્ધ કરવું જોઈએ તથા ત્યાં તલ અને જળથી પિતૃઓનું તથા દેવતાઓનું પણ તર્પણ કરવું જોઈએ। પાંડુનંદન, જે આ પ્રમાણે કરે છે તેની 7મી પેઢી સુધીના બધા લોકો સ્વર્ગમાં નિવાસ કરે છે। રાજા યુધિષ્ઠિર, સરિતાઓમાં શ્રેષ્ઠ નર્મદાની લંબાઈ 100 યોજનથી થોડી વધારે સાંભળવામાં આવી છે તથા પહોળાઈ 2 યોજન છે। અમરકંટક પર્વતની ચારે બાજુ 60 કરોડ અને 60 હજાર તીર્થ છે। રહેનાર પુરુષે બ્રહ્મચર્યનું પાલન કરવું, પવિત્ર રહેવું, ક્રોધ અને ઇન્દ્રિયોને વશમાં રાખવા તથા બધી પ્રકારની હિંસાથી દૂર રહીને બધા પ્રાણીઓના હિત સાધનમાં સંલગ્ન રહેવું. આ પ્રમાણે સમસ્ત સદાચારોનું પાલન કરતા રહીને ક્ષેત્રપાલો અને તીર્થ દેવતાઓના દર્શન માટે યાત્રા કરવી જોઈએ. નર્મદાના દક્ષિણ ભાગમાં થોડે દૂર કપિલા નામની એક બહુ મોટી નદી છે, જે પોતાના તટ પર ઉભેલા દેવદારુ અને અર્જુનના વૃક્ષોથી આચ્છાદિત રહે છે. તે પરમ સૌભાગ્યવતી પાવન નદી ત્રણે લોકમાં વિખ્યાત છે. યુધિષ્ઠિર, તેના તટ પર 100 કરોડથી વધારે તીર્થ છે. કપિલાના તટ પર જે વૃક્ષ કાળચક્રના પ્રભાવથી પડી જાય છે તે પણ નર્મદાના જળ સાથે સંયુક્ત થતા પરમ ગતિને પ્રાપ્ત થાય છે. એક બીજી પણ નદી છે જેનું નામ વિશલ્યકર્ણા છે. તે શુભ નદીના કિનારે સ્નાન કરવાથી મનુષ્ય તરત શલ્ય રહિત એટલે કે શોક રહિત થઈ જાય છે. નર્મદાને મળતી વિશલ્યા નામની નદી સર્વ પાપોનો નાશ કરનારી છે. રાજન, જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને બ્રહ્મચર્યનું પાલન કરતો રહીને એક રાત્રિ નિવાસ કરે છે તે પોતાની 100 પેઢીઓને તારી દે છે. મહારાજ, જે તે તીર્થમાં ઉપવાસ કરે છે તે બધા પાપોથી શુદ્ધ થઈને ઇન્દ્રલોકમાં જાય છે. નર્મદામાં સ્નાન કરીને મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. અમરકંટક પર્વત પર જેનું મૃત્યુ થાય છે તે 100 કરોડ વર્ષોથી વધારે સમય ઇન્દ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ફીણ અને લહેરોથી સુશોભિત નર્મદાનું પાવન જળ માથા પર ચઢાવવા યોગ્ય છે. આમ કરવાથી બધા પાપોથી છુટકારો મળી જાય છે. નર્મદા સર્વ પ્રકારે પુણ્યપ્રદ અને બ્રહ્મ હત્યાના પાપ દૂર કરનારી છે. જે નર્મદા તટ પર એક દિવસ અને એક રાત ઉપવાસ કરે છે તે પણ બ્રહ્મ હત્યાથી મુક્ત થઈ જાય છે. પાંડુનંદન, આ પ્રમાણે નર્મદા પર પાવન અને રમણીય નદી છે. આ પ્રમાણે નર્મદા પરમ પાવન અને રમણીય નદી છે. આ મહાનદી ત્રણેય લોકને પવિત્ર કરે છે. મહારાજ, આવાર કંટક પર્વત બધી બાજુથી પુણ્યમય છે. જે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણના અવસર પર અમરકંટકની યાત્રા કરે છે તેના માટે મનીષી લોકો અશ્વમેઘથી 10 ગણું ફળ બતાવે છે. ત્યાં મહેશ્વરના દર્શન કરીને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જે લોકો સૂર્યગ્રહણ સમયે સમુદાય સાથે અમરકંટક પર્વતની યાત્રા કરે છે તેમને પુંડરિક યજ્ઞનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તે પર્વત પર જ્વાલેશ્વર નામના મહાદેવ છે. ત્યાં સ્નાન કરીને તેમના દર્શન પૂજન કરીને મનુષ્ય સ્વર્ગ લોકને પ્રાપ્ત થાય છે તથા જેમનું ત્યાં મૃત્યુ થાય છે તેમનો ફરી જન્મ થતો નથી. મનુષ્યના હૃદયમાં સકામ ભાવ હોય કે નિષ્કામ, તે નર્મદાના શુભ જળમાં સ્નાન કરીને બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને અંતમાં રુદ્રલોકમાં જાય છે. સુતજી કહે છે, યુધિષ્ઠિર વગેરે બધા મહાત્મા પુરુષોએ નારદજીને પૂછ્યું, ભગવાન, સંપૂર્ણ લોકોના હિતના ઉદ્દેશથી તથા અમારા લોકોના જ્ઞાન અને પુણ્યની વૃદ્ધિ માટે તમે કૃપાપૂર્વક નર્મદા કાવેરી સંગમના યથાર્થ મહિમાનું વર્ણન કરો. નારદજીએ કહ્યું, રાજન, લોકવિખ્યાત કાવેરી નદી જ્યાં નર્મદામાં મળી છે તે સ્થાન પર પહેલા ક્યારેક સત્ય પરાક્રમી કુબેર સ્નાન કરીને પવિત્ર થઈને તપસ્યા કરતા હતા. તેમણે 100 દિવ્ય વર્ષો સુધી ઉગ્ર તપસ્યા કરી. તેથી પ્રસન્ન થઈને મહાદેવજીએ તેમને ઉત્તમ વરદાન આપ્યું. તેઓ બોલ્યા, મહાન સત્વશાળી યક્ષ, તમે ઈચ્છા અનુસાર વરદાન માગો. તમારા મનમાં જે અભિષ્ટ કાર્ય હોય તે જણાવો. કુબેરે કહ્યું, દેવેશ્વર, જો તમે સંતુષ્ટ છો અને મને વરદાન આપવા ચાહો છો તો એવી કૃપા કરો કે હું બધા યક્ષોનો સ્વામી બનું. કુબેરની વાત સાંભળીને ભગવાન મહેશ્વર બહુ પ્રસન્ન થયા અને એવમ અસ્તુ કહીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. વરદાન મળ્યા પછી કુબેર યક્ષપુરી અલકાપુરીમાં ગયા. ત્યાં યક્ષોએ તેમનું સન્માન કર્યું અને તેમને રાજાના પદ પર અભિષિક્ત કરી દીધા. જ્યાં કુબેરે તપસ્યા કરી હતી ત્યાં કાવેરી સંગમનું જળ સર્વ પાપોને નાશ કરનારું છે. જે લોકો એ સંગમનો મહિમા જાણતા નથી તેઓ બહુ મોટા લાભથી વંચિત રહી જાય છે. તેથી મનુષ્ય સંપૂર્ણ પ્રયત્ન કરીને ત્યાં સ્નાન કરવું જોઈએ. કાવેરી અને મહાનદી નર્મદા બંને પરમ પુણ્યદાયી છે. મહારાજ, ત્યાં સ્નાન કરીને વૃષભ ધ્વજ ભગવાન શંકરનું પૂજન કરવું જોઈએ. આવું કરનાર પુરુષ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને રુદ્રલોકમાં પૂજાય છે. ગંગા અને યમુનાના સંગમમાં સ્નાન કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે જ ફળ તેને કાવેરી નર્મદા સંગમમાં સ્નાન કરવાથી મળે છે. રાજેન્દ્ર, આ પ્રમાણે નર્મદા કાવેરી સંગમનો મોટો મહિમા છે. ત્યાં સર્વ પાપોનો નાશ કરનારું મહાન પુણ્યમય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. અધ્યાય 3 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.